શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચાર અધ્યાય સો વર્ષભરના ચતુર્દશી વ્રતોની વિધિ અને મહિમા સનાતનજી કહે છે. હે નારદ, હવે હું તમને ચતુર્દશીના વ્રત જણાવું છું જેમનું પાલન કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર શુક્લ ચતુર્દશીએ કંકુ, અગરુ, ચંદન, ગંધ વગેરે ઉપચારો, વસ્ત્ર તથા મણિઓ દ્વારા ભગવાન શિવજીની બહુ ઉત્સાહથી પૂજા કરવી જોઈએ. ચંદરવો, ધજા અને છત્ર વગેરેથી માતૃકાઓની પણ પૂજન કરવું જોઈએ. હે વિપ્રવર, જે વ્રતી ઉપવાસ અથવા એક સમય ભોજન કરીને આ પ્રમાણે પૂજન કરે છે ત્યાં પૃથ્વી પર અશ્વમેઘ યજ્ઞથી પણ વિશેષ પુણ્ય લાભ કરે છે. આ જ તિથિએ ગંધ પુષ્પ વગેરે દ્વારા દમન એટલે કે એક છોડની પૂજા કરીને પૂર્ણિમાએ કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવની સેવામાં સમર્પિત કરવો જોઈએ. વૈશાખ કૃષ્ણ ચતુર્દશીએ ઉપવાસ કરીને પ્રદોષકાળમાં સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને વિદ્વાન પુરુષે ગંધ વગેરે ઉપચારો વડે બિલીપત્રો દ્વારા શિવલિંગની પૂજા કરવી જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણને નિમંત્રણ આપીને તે ભોજન કરાવ્યા બાદ બીજા દિવસે સ્વયં ભોજન કરવું. હે દ્વિજશ્રેષ્ઠ, આ જ પ્રમાણે બધી જ કૃષ્ણ ચતુર્દશીઓમાં ધન અને સંતાનની ઈચ્છા રાખનારા પુરુષે આ વ્રત કરવું જોઈએ. વૈશાખ શુક્લ ચતુર્દશીએ શ્રી નૃસિંહવ્રતનું અનુષ્ઠાન કરવું. જો શક્તિ હોય તો ઉપવાસપૂર્વક વ્રત કરવું જોઈએ અને શક્તિ ન હોય તો એક સમય ભોજન કરવું જોઈએ. સાયંકાળે દૈત્યસુદન ભગવાન નૃસિંહને પંચામૃત વગેરેથી સ્નાન કરાવીને ષોડશોપચારથી તેમની પૂજા કરવી. ત્યાર પછી આ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી. તપ્ત હાટક કેશાંત જ્વલત પાવક લોચન વજ્રાધિકન નખ સ્પર્શ દિવ્ય સિંહ નમો અસ્તુ તે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચાર અધ્યાય 123 શ્લોક સંખ્યા 11. અર્થાત, હે દિવ્ય સિંહ, તમારી ગરદનના વાળ તપાવેલા સોના જેવા ચળકી રહ્યા છે, નેત્રો પ્રજ્વલિત અગ્નિ જેવા છે અને તમારા નખોનો સ્પર્શ વજ્રથી પણ કઠોર છે. તમને નમસ્કાર છે. દેવેશ્વર ભગવાન ઋષિની આ પ્રમાણે પ્રાર્થના કરીને વ્રતી પુરુષે માટીની વેદી પર શયન કરવું. ઇન્દ્રિયોને ક્રોધને વશ રાખીને સર્વ પ્રકારના ભોગોથી વિરક્ત રહેવું. જે દર વર્ષે આ પ્રમાણે વિધિપૂર્વક આ વ્રતનું ઉત્તમ વ્રતનું પાલન કરે છે તે સંપૂર્ણ ભોગો ભોગવીને અંતમાં શ્રી હરિના પદને પ્રાપ્ત થાય છે. હે મુનીશ્વર, આજ તિથિ ઓમકારેશ્વરની યાત્રા કરવી જોઈએ. ત્યાં ઓમકારેશ્વરના પૂજનનો અવસર દુર્લભ છે. તેમના દર્શનથી પાપોનો નાશ થાય છે. ઓમકારેશ્વરનું પૂજન, ધ્યાન, જપ અને દર્શન જે પણ કરી શકાય તે મનુષ્યને માટે જ્ઞાન અને મોક્ષપ્રદ છે. આ જ તિથિએ પાપનાશક લિંગ વ્રત પણ કરવું જોઈએ. આરા એટલે લોટનું શિવલિંગ બનાવીને તેને પંચામૃતથી સ્નાન કરાવીને પછી ચંદનનો લેપ કરવો અને વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય દ્વારા તેમની પૂજા કરવી. જે આ પ્રમાણે સર્વસિદ્ધિપ્રદ પિષ્ટમય એટલે કે આટાના શિવલિંગનું પૂજન કરે છે તે મહાદેવજીની કૃપાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જ્યેષ્ઠ શુક્લ ચતુર્દશીના દિવસે પંચાંગનીનું સેવન કરવું અને સાયંકાળે સુવર્ણમય ધેનુનું દાન કરવું આ રુદ્રવ્રત કહેવાય છે. જે મનુષ્ય અષાઢ શુક્લ ચતુર્દશીએ દેશકાળમાં ઉત્પન્ન થયેલા ફૂલો દ્વારા ભગવાન શિવનું પૂજન કરે છે તે સર્વ સંપદાઓને પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજશ્રેષ્ઠ, શ્રાવણ શુક્લ ચતુર્દશીએ પોતાની શાખામાં બતાવેલી વિધિ પ્રમાણે પવિત્રારોપણ કરવું જોઈએ. પ્રથમ પવિત્રકને 100 વાર અભિમંત્રિત કરીને દેવીને સમર્પિત કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો તે પવિત્રારોપણ એટલે રેશમી માળા અર્પણ કરે છે તે મહાદેવજીની કૃપાથી ભોગ તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ભાદ્રપદ શુક્લ ચતુર્દશીએ ઉત્તમ એવા અનંત વ્રતનું પાલન કરવું જોઈએ. આ વ્રતમાં એક સમય ભોજન કરવામાં આવે છે. એક શેર ઘઉંનો લોટ લઈને તેમાંથી ખાંડ અને ઘી દ્વારા માલપુઆ તૈયાર કરવા અને તે ભગવાન અનંતને અર્પણ કરવા. આપેલા કપાસ અથવા રેશમી સૂત્રનું 14 ગાંઠો વાળીને ગંધ વગેરે ઉપચારોથી પૂજન કરવું. પછી જૂના સૂત્રને હાથમાંથી કાઢીને તેને કોઈ જળાશયમાં નાખી દેવું અને નવા અનંત સૂત્રને સ્ત્રીએ ડાબા હાથે અને પુરુષે જમણા હાથે બાંધી લેવું. લોટના માલપુઆ અથવા પીઠી બનાવીને દક્ષિણા સહિત તેનું દાન કરવું. પછી સ્વયં પણ મર્યાદિત માત્રામાં તેને ગ્રહણ કરે. આ પ્રમાણે આ વ્રતનું 14 વર્ષ સુધી પાલન કરવું જોઈએ. ત્યાર પછી તેનું ઉદ્યાપન કરવું. હે મુને, રંગેલા ચોખાનું સુંદર સર્વતોભદ્ર મંડળ બનાવીને તેમાં તાંબાનો કળશ સ્થાપિત કરવો. તે કળશની ઉપર રેશમી પિતાંબરથી આચ્છાદિત ભગવાન અનંતની સોનાની સુંદર પ્રતિમા સ્થાપિત કરવી અને તેનું વિધિપૂર્વક યજન કરવું. આ ઉપરાંત ગણેશ માતૃકા નવગ્રહ અને લોકપાલોનું પણ પૃથક પૃથક પૂજન કરવું. પછી હવિષ્ય વડે ઓમ કરીને પૂર્ણાહુતિ કરવી. હે દ્વિજોત્તમ, ત્યાર પછી જરૂરી સામગ્રીઓ સહિત સૈયા, દૂધ આપતી ગાય તથા અનંતજીની પ્રતિમા આચાર્યને ભક્તિપૂર્વક અર્પણ કરવી અને બીજા 14 બ્રાહ્મણોને મિષ્ટાનને ભોજન કરાવીને તેમને દક્ષિણા દ્વારા સંતુષ્ટ કરવા. આ પ્રમાણે કરવામાં આવેલા અનંત વ્રતના જે આદરપૂર્વક પ્રત્યક્ષ દર્શન કરે છે તે પણ ભગવાન અનંતની કૃપાથી ભોગ અને મોક્ષનો ભાગી થાય છે. આશ્વિન કૃષ્ણ ચતુર્દશીએ વિષ, શસ્ત્ર, જળ, અગ્નિ, સર્પ, હિંસક જીવ તથા વજ્રપાત વગેરે દ્વારા મૃત્યુ પામેલા મનુષ્ય તથા બ્રહ્મહત્યારા પુરુષને માટે એકો દૃષ્ટિની વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ. તે દિવસે તર્પણ, ગોગ્રાસ, કક્કુર બલી અને કાક બલી વગેરે આપીને આચમન કરીને સ્વયં પણ ભાઈબંધુની સાથે ભોજન કરવું. જે આ પ્રમાણે દક્ષિણા આપીને શ્રાદ્ધ કરે છે તે પિતૃઓનો ઉદ્ધાર કરીને સનાતન દેવલોકમાં જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, આશ્વિન શુક્લ ચતુર્દશીએ ધર્મરાજની સોનાની પ્રતિમા બનાવીને ગંધ વગેરેથી તેની પૂજા કરવી અને બ્રાહ્મણને ભોજન કરાવીને તે પ્રતિમાનું દાન કરી દેવું. હે નારદ, આ પૃથ્વી પર તે પુરુષની ધર્મરાજ રક્ષા કરે છે જે આ પ્રમાણે ધર્મરાજની પ્રતિમાનું ઉત્તમ દાન કરે છે. ત્યાં લોકમાં શ્રેષ્ઠ ભોગો ભોગવીને ધર્મરાજની આજ્ઞાથી સ્વર્ગલોકમાં જાય છે. કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ સવારે ચંદ્રોદય થયા પછી શરીર પર તેલ અને ઉપટન લગાડીને સ્નાન કરવું. સ્નાન પછી ધર્મરાજની પૂજા કરવી. આમ કરવાથી તે મનુષ્યને નરકથી અભય પ્રાપ્ત થાય છે. પ્રદોષકાળમાં તેલના દીવા પ્રગટાવીને યમરાજની પ્રસન્નતા માટે 4 રસ્તા પર અથવા પોતાના ઘરની બહાર દીપદાન કરવું. હેમલંબ નામક સંવત્સરમાં શ્રી સંપન્ન કાર્તિક માસ આવે ત્યારે શુક્લ પક્ષની ચતુર્દશી અરુણોદય સમયે ભગવાન વિશ્વનાથજીએ અન્ય દેવતાઓની સાથે મણિકર્ણિકા તીર્થમાં સ્નાન કરીને ભસ્મનું ત્રિપંડ કર્યું અને સ્વયં પોતાની પૂજા કરીને પાશુપત વ્રતનું પાલન કર્યું હતું. તેથી ત્યાં ગંધ વગેરે દ્વારા શિવલિંગની મહાપૂજા કરવી જોઈએ. દ્રોણ પુરુષ, બિલીપત્ર, અર્કના પુષ્પ, કેતકીના પુષ્પ, અનેક પ્રકારના ફળ, મીઠા પકવાન અને નાના પ્રકારના નૈવેદ્યો વડે તે શિવલિંગની પૂજા કરવી જોઈએ. હે નારદ, આ પ્રમાણે કરીને ભગવાન વિશ્વનાથના સંતોષ માટે જે એક સમય ભોજનનું વ્રત કરે છે તે આલોક અને પરલોકમાં મનોવાંછિત ભોગોને પ્રાપ્ત કરે છે. સમૃદ્ધિની કામનાવાળા પુરુષે તે દિવસે બ્રહ્મકુચ વ્રત પણ કરવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરીને રાત્રે પંચગવ્યનું પાન કરવું અને જીતેન્દ્રિય રહેવું. કપિલા ગાયનું મૂત્ર, કાળી ગાયનું છાણ, સફેદ ગાયનું દૂધ, લાલ ગાયનું દહીં અને કાબરી ગાયનું ઘી લઈને ભેગું કરી લેવું. તેમાં કુશોદક મિલાવી દેવું. આ જ પંચગવ્ય અને બ્રહ્મકુર્ચ પીવામાં આવે છે. ત્યાર પછી પ્રાતઃકાળે દર્ભયુક્ત જળથી સ્નાન કરીને દેવતાનું તર્પણ કરવું. પછી બ્રાહ્મણોને ભોજન વગેરેથી સંતુષ્ટ કરીને સ્વયં મૌન રહીને ભોજન કરવું. આ બ્રહ્મકુર્ચ વ્રત સર્વ પાપોનું નાશક છે. બાલ્યાવસ્થા, કુમારાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ જે પાપ કરવામાં આવ્યું છે તે બ્રહ્મકુર્ચ વ્રતથી તત્કાળ નષ્ટ થઈ જાય છે. હે નારદ, આ જ દિવસે પાષાણ વ્રત પણ હોય છે, તેનો પરિચય સાંભળો. દિવસે ઉપવાસ કરીને રાત્રે ભોજન કરવું, ગંધ વગેરેથી ગૌરીદેવીની પૂજા કરવી અને તેમને ઘીમાં બનાવેલી પાષાણના આકારની પીઠ્ઠી અર્પણ કરવી. સ્વયં પણ આ જ પ્રસાદ ગ્રહણ કરવો. પીઠ્ઠી. હે દ્વિજશ્રેષ્ઠ, શાસ્ત્રોક્ત વિધિથી આ વ્રતનું આચરણ કરીને મનુષ્ય ઐશ્વર્ય, સુખ, સૌભાગ્ય તથા સુંદર રૂપ પ્રાપ્ત કરે છે. માર્ગશીર શુક્લ ચતુર્દશીએ શિવજીનું વ્રત કરવામાં આવે છે. તેમાં પહેલા દિવસે એક સમય ભોજન કરવું જોઈએ અને વ્રતના દિવસે નિરાહાર રહીને સુવર્ણમય વૃક્ષની પૂજા કરીને તે બ્રાહ્મણને દાન આપી દેવા જોઈએ. ત્યાર પછી બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાન પછી કમળના ફૂલ, ગંધ, માળા વગેરે દ્વારા ઉમા સહિત ભગવાન મહેશ્વરની પૂજા કરવી. ત્યારબાદ બ્રાહ્મણોને મિષ્ટાનને ભોજન કરાવીને તેમને દક્ષિણા વગેરેથી સંતુષ્ટ કરવા. હે વિપ્રવર, આ શિવવ્રત જે કરે છે, જે આનો ઉપદેશ કરે છે અને જે આમાં સહાયક થાય છે કે અનુમોદન કરે છે તે બધાને આ વ્રત ભોગ અને મોક્ષપ્રદ છે. પોષ શુક્લ ચતુર્દશીએ વિરૂપાક્ષ વ્રત હોય છે તે દિવસે એવું ચિંતન કરીને કે હું ભગવાન કર્પદીશ્વરનું સામીપ્ય પ્રાપ્ત કરીશ, અગાધ જળમાં સ્નાન કરવું, સ્નાન પછી ગંધમાળા નમસ્કાર ધૂપ દીપ તથા અન્ન સંપત્તિ એક વિરૂપાક્ષ શિવનું પૂજન કરવું, ત્યાં ચડાવેલી બધી વસ્તુઓ બ્રાહ્મણને આપીને મનુષ્ય દેવલોકમાં દેવોની જેમ આનંદનો અનુભવ કરે છે. માઘ કૃષ્ણ ચતુર્દશીએ યમ તર્પણ કરવાનું વિધાન છે. તે દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સર્વ પાપોથી છુટકારો થઈ જાય તે માટે શાસ્ત્રોક્ત ચૌદ નામો દ્વારા યમનું તર્પણ કરવું. ત્યારબાદ બ્રાહ્મણોને ખીચડી અને સ્વયં પણ મૌનપૂર્વક તે જ ભોજન કરવું. હે દ્વિજ શ્રેષ્ઠ, ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીએ શિવરાત્રિ વ્રત હોય છે તેમાં દિવસ રાત્રિ નિર્જળ ઉપવાસ કરીને એકાગ્ર ચિત્તે ગંધ વગેરે ઉપચાર તથા જળ બિલીપત્ર ધૂપ દીપ નૈવેદ્ય સ્તોત્રપાઠ અને જપ વગેરેથી કોઈ સ્વયંભૂ વગેરે લિંગની અથવા પાર્થિક લિંગની પૂજા કરવી જોઈએ. પછી બીજે દિવસે તે જ ઉપચારો વડે પૂજન કરીને બ્રાહ્મણોને મિષ્ટાન્ન ભોજન કરાવવું અને દક્ષિણા આપીને વિદાય કરવા. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય મહાદેવજીની કૃપાથી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને દિવ્ય ભોગ પ્રાપ્ત કરે છે. ફાલ્ગુન શુક્લ ચતુર્દશીએ ભક્તિપૂર્વક ગંધ વગેરે ઉપચારોથી દુર્ગાદેવીની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સ્વયં એક સમય ભોજન કરવું. હે નારદ, જે આ પ્રમાણે દુર્ગા વ્રત કરે છે તે આલોક અને પરલોકમાં પણ મનવાંછિત ભોગ પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી ઉપવાસ કરીને કેદાર તીર્થનું જળ પીવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. બધા જ ચતુર્દશી વ્રતોની ઉદ્યાપનની સામાન્ય વિધિ બતાવવામાં આવી છે. એમાં 14 કળશ મૂકવામાં આવે છે અને બધાની સાથે સોપારી અક્ષત મોદક વસ્ત્ર અને દક્ષિણા દ્રવ્ય હોય છે. ગળા તાંબાના અથવા માટીના નવા જ હોવા જોઈએ. વાંસના 14 દંડા અને તેટલા જ પવિત્ર આસનો પાત્ર તથા યજ્ઞોપવિતોની પણ વ્યવસ્થા કરવી જોઈએ. બીજી બધી વિધિ જે તે વ્રતોની સાથે જે પ્રમાણે સૂચવી છે તે પ્રમાણે કરવી. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 100 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.